શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 42 ત્રિવિધ તાપોથી છૂટવાનો ઉપાય ભગવાન તથા વાસુદેવ વગેરે શબ્દોની વ્યાખ્યા પરા અને અપરા વિદ્યાનું નિરૂપણ ખાંડિકી અને કેશીધ્વજની કથા કેશીધ્વજ દ્વારા અવિદ્યાના બીજનું પ્રતિપાદન સુતજી કહે છે હે મહર્ષિઓ ઉત્તમ અધ્યાત્મ જ્ઞાન સાંભળીને ઉદાર બુદ્ધિ નારદજી બહુ પ્રસન્ન થયા. તેમણે ફરી પ્રશ્ન કર્યો. નારદજી બોલ્યા, હે દયાનિધે, હું તમારા શરણમાં છું. હે મુને, મનુષ્યને આધ્યાત્મિક વગેરે ત્રણેય તાપોનો અનુભવ ન થાય તે ઉપાય મને કહો. સનનજીએ કહ્યું, હે વિદ્વાન, ગર્ભમાં જન્મકાળમાં અને વૃદ્ધત્વ વગેરે અવસ્થાઓમાં પ્રગટ થનારા જે ત્રણ પ્રકારના દુઃખ સમુદાય છે, તેમની એકમાત્ર અનિવાર્ય અને અમોઘ ઔષધિ ભગવાનની પ્રાપ્તિ જ માનવામાં આવી છે. જ્યારે ભગવત પ્રાપ્તિ થાય છે તે સમયે એવા લોકોત્તર એટલે કે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે, જેનાથી વધીને સુખ અને આનંદ ક્યાંય છે જ નહીં. આ જ તે ભગવત પ્રાપ્તિની ઓળખ છે. તેથી વિદ્વાન મનુષ્ય ભગવાનની પ્રાપ્તિને માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. હે મહામુનિ, ભગવત પ્રાપ્તિના બે જ ઉપાય બતાવવામાં આવ્યા છે, જ્ઞાન અને નિષ્કામ કર્મ. જ્ઞાન પણ બે પ્રકારનું છે, એક તો શાસ્ત્રના અધ્યયન અને ઊંડા અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને બીજું વિવેકથી પ્રગટ થાય છે. શબ્દ બ્રહ્મ અર્થાત વેદોનું જ્ઞાન શાસ્ત્રજ્ઞાન છે અને પરબ્રહ્મ પરમાત્માનો બોધ વિવેકજન્ય જ્ઞાન છે. હે મુનિશ્રેષ્ઠ, મનુજીએ પણ વેદાર્થનું સ્મરણ કરીને આ વિષયમાં જે કાંઈ કહ્યું છે તે હું સ્પષ્ટ બતાવું છું. સાંભળો, જાણવા યોગ્ય બ્રહ્મ બે પ્રકારના છે, એક શબ્દબ્રહ્મ અને બીજું પરબ્રહ્મ. જે શબ્દબ્રહ્મ શાસ્ત્રજ્ઞાનમાં પારંગત થઈ જાય છે તે વિવેકજન્ય જ્ઞાન દ્વારા પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. દ્વે બ્રહ્મણી વેદિતવ્યે શબ્દબ્રહ્મ પરમમ ચયત શબ્દબ્રહ્મણી નિષ્ણાંત પરમ બ્રહ્માદિ ગચ્છતિ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બે અધ્યાય 46 શ્લોક સંખ્યા 8. અથર્વવેદની શ્રુતિ કહે છે કે બે પ્રકારની વિદ્યાઓ જાણવા યોગ્ય છે, પરા અને અપરા. પરાથી નિર્ગુણ સગુણરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, જે અવ્યક્ત અજર ચેષ્ટારહિત અજન્મા અવિનાશી અનિર્દેશ્ય નામ વગેરેથી રહિત રૂપહીન હાથપગ વગેરે અંગો રહિત વ્યાપક સર્વગત નિત્ય ભૂતોનું આદિકારણ તથા સ્વયં કારણ રહિત છે, જેનાથી સંપૂર્ણ વ્યાપ્ય વસ્તુઓ વ્યાપ્ત છે. સમસ્ત જગત જેનાથી પ્રગટ થયું છે એવા જ્ઞાનીજન જ્ઞાન દ્રષ્ટિથી જેનો સાક્ષાત્કાર કરે છે તે જ પરમધામ સ્વરૂપ બ્રહ્મ છે. મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષોએ એનું જ ધ્યાન કરવું જોઈએ. તે જ વેદવાક્ય દ્વારા પ્રતિપાદિત અતિસૂક્ષ્મ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. પરમાત્માનું તે સ્વરૂપ જ ભગવત શબ્દનું વાચ્યાર્થ છે અને ભગવત શબ્દ તે અવિનાશી પરમાત્માનો વાચક કહેવાય છે. આ પ્રમાણે જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે જ પરમાત્માનું યથાર્થ તત્વ છે, જેનાથી તેનો વાસ્તવિક બોધ થાય છે. તે જ પરાવિદ્યા અથવા પરમ જ્ઞાન છે. આથી ભિન્ન જે ત્રણેય વેદ છે તેમને અપર જ્ઞાન અથવા અપરા વિદ્યા કહેવામાં આવ્યા છે. હે બ્રહ્મન, જો કે તે બ્રહ્મ કોઈ શબ્દ કે વાણીનો વિષય નથી, તેમ છતાં ઉપાસના માટે ભગવાન આ નામથી તેનું કથન કરવામાં આવે છે. હે દેવર્ષે, જે સમસ્ત કારણોનું પણ કારણ છે તે પરમ શુદ્ધ મહાભૂતિ નામવાળા પરબ્રહ્મને માટે જ ભગવત શબ્દનો પ્રયોગ થયો છે. ભગવત શબ્દના ભકારના બે અર્થ છે, સંભરતા એટલે ભરણ પોષણ કરનાર તથા ભરતા એટલે ધારણ કરનાર. હે મુને, ગકારના ત્રણ અર્થ છે, ગમયિતા એટલે કે પ્રેરક, નેતા એટલે કે સંચાલક તથા ત્રષ્ટા એટલે જગતનું સર્જન કરનાર. ભ અને ગના યોગથી ભગ શબ્દ બને છે, જેનો અર્થ આ પ્રમાણે છે, સંપૂર્ણ ઐશ્વર્ય, સંપૂર્ણ ધર્મ, સંપૂર્ણ યશ, સંપૂર્ણ શ્રી, સંપૂર્ણ જ્ઞાન તથા સંપૂર્ણ વૈરાગ્ય. આ છનું નામ ભગ છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રીહ જ્ઞાન વૈરાગ્યો શ્રેવ યશણામ ભગ ઇતિરણા. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બે અધ્યાય 46 શ્લોક સંખ્યા 17. તે સર્વાત્મા પરમેશ્વરમાં સંપૂર્ણ ભૂત પ્રાણી નિવાસ કરે છે તથા તે સ્વયં પણ સર્વભૂતોમાં વાસ કરે છે. તેથી તે અવ્યય પરમાત્મા જ કારણનો અર્થ છે. હે સાધુ શિરોમણે, આ પ્રમાણે ભગવાન આ મહાન શબ્દ પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન વાસુદેવનો જ બોધ કરાવનાર છે. પૂજ્યપદનો જે અર્થ છે તેને સૂચિત કરવાની પરિભાષાથી યુક્ત આ ભગવત શબ્દ પરમાત્માને માટે તો મુખ્ય રૂપે યુક્ત પ્રયુક્ત થાય છે અને બીજાઓ માટે ગૌણ રૂપે. જે બધા પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયને, આવાગમનને તથા વિદ્યા અને અવિદ્યાને જાણે છે તે જ ભગવાન કહેવાને યોગ્ય છે. ત્યાગ કરવા યોગ્ય અવગુણ વગેરેને છોડીને જ અલૌકિક જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ વગેરે સદગુણ છે તે બધા ભગવાન શબ્દના વાચ્યાર્થ છે. તે પરમાત્મામાં બધા ભૂતોનો વાસ છે અને તે પણ બધા ભૂતોમાં નિવાસ કરે છે, તેથી તેને વાસુદેવ કહેવામાં આવે છે. ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામ ગતિમ ગતિમ વેતિ વિદ્યામ વિદ્યામ ચસ વાચ્યો ભગવાનિતિ જ્ઞાન શક્તિ બલ ઐશ્વર્ય યતે જાશ સંશયતઃ ભગવત શબ્દ વાચ્યાની વિના હૈર ગુણાર્દિભિઃ સર્વાણી તત્ર ભૂતાની વસંતિ પરમાત્મની ભૂતેષુ વસના દેવ વાસુદેવ સ્તતઃ સ્મૃતઃ. નારદ પુરાણ પૂર્વ ભાગ, ભાગ બે, અધ્યાય 46, શ્લોક સંખ્યા 21-23. પૂર્વકાળમાં ખાંડિક્ય જનકને તેમના પૂછવાથી કેશીધ્વજે ભગવાન અનંતના વાસુદેવ નામની યથાર્થ વ્યાખ્યા આ પ્રમાણે કરી હતી. પરમાત્મા સંપૂર્ણ ભૂતોમાં વાસ કરે છે અને તે ભૂત પ્રાણી પણ તેમની અંદર રહે છે, તથા તે પરમાત્મા જગતનું ધારણ પોષણ કરવાવાળા અને ત્રષ્ટા છે. તેથી તે સર્વશક્તિમાન પ્રભુને વાસુદેવ કહેવામાં આવ્યા છે. ભૂતેષુ વસતે સો અન્ન સો અંત વસ સંયત્ર ચતાની યત ધાતા વિધાતા જગતામ વાસુદેવ સ્તતઃ પ્રભુ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બે, અધ્યાય 46, શ્લોક સંખ્યા 25. હે મુને, જે સંપૂર્ણ જગતના આત્મા તથા સમસ્ત આવરણોથી પર છે તે પરમાત્મા સંપૂર્ણ ભૂતોની પ્રકૃતિ, પ્રાકૃત વિકાર તથા ગુણ વગેરે દોષોથી પર છે. પૃથ્વી અને આકાશની વચ્ચે જે કંઈ સ્થિત છે તે બધું તેમનાથી જ વ્યાપ્ત છે. સંપૂર્ણ કલ્યાણમય ગુણ તેમના સ્વરૂપ છે. તેમણે પોતાની શક્તિના અંશ માત્રથી સંપૂર્ણ ભૂત સમુદાયને વ્યાપ્ત કરી રાખ્યો છે. તેઓ પોતાની ઈચ્છા માત્રથી મનને અનુકૂળ શરીર ધારણ કરે છે અને સંપૂર્ણ જગતનું હિત સાધન કરતા રહે છે. તેઓ તેજ, બળ, ઐશ્વર્ય, મહાન જ્ઞાન, ઉત્તમ પરાક્રમ અને શક્તિ વગેરે ગુણોના એકમાત્ર સમૂહ છે. પ્રવૃત્તિ વગેરેથી પણ સર છે અને તે સમસ્ત કાર્ય કારણોના સ્વામી, પરમેશ્વરમાં સમસ્ત કલેશોનો સર્વથા અભાવ છે. તેઓ સર્વનું શાસન કરનારા ઈશ્વર છે. વ્યષ્ટિ અને સમષ્ટિ જગત તેમનું જ સ્વરૂપ છે. તેઓ જ વ્યક્ત છે અને તેઓ જ અવ્યક્ત છે. તેઓ સર્વના સ્વામી, સંપૂર્ણ સૃષ્ટિના જ્ઞાતા, સર્વશક્તિમાન તથા પરમેશ્વર નામે પ્રસિદ્ધ છે, જેના દ્વારા નિર્દોષ, વિશુદ્ધ, નિર્મળ તથા એકરૂપ પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર અથવા બોધ થાય છે તેનું નામ જ્ઞાન છે. અને તેનાથી વિપરીત જે કંઈ છે તે અજ્ઞાન કહેવામાં આવ્યું છે. ભગવાન પુરુષોત્તમના દર્શન સ્વાધ્યાય અને સંયમથી થાય છે. બ્રહ્મની પ્રાપ્તિનું કારણ હોવાથી વેદનું પણ નામ બ્રહ્મ જ છે, તેથી વેદોનો સ્વાધ્યાય કરવામાં આવે છે. સ્વાધ્યાયથી યોગોનું અનુષ્ઠાન કરવું અને યોગથી જ સ્વાધ્યાયનો અભ્યાસ કરવો, આ પ્રમાણે સ્વાધ્યાય અને યોગ બંને સાધનોનું સંપાદન થવાથી પરમાત્મા પ્રકાશિત થાય છે. તેમના દર્શન કરવા માટે સ્વાધ્યાય અને યોગ બંને નેત્ર છે. નારદજીએ પૂછ્યું, હે ભગવાન, જેને જાણી લેવાથી હું સર્વાધાર પરમેશ્વરના દર્શન કરી શકું તે યોગને હું જાણવા ચાહું છું, કૃપા કરીને તેનું વર્ણન કરો. સનંદજીએ કહ્યું, પૂર્વકાળમાં કેશીધ્વજે મહાત્મા ખાંડિક્ય જનકને જે પ્રમાણે યોગનો ઉપદેશ કર્યો હતો તે જ હું તમને કહું છું. નારદજીએ પૂછ્યું, હે બ્રહ્મન, ખાંડિક્ય અને કેશીધ્વજ કોણ હતા અને તેમની વચ્ચે યોગ સંબંધી વાતચીત કઈ રીતે થઈ હતી? શ્રી સનંદજીએ શ્રી નંદનજીએ કહ્યું, હે નારદજી, પૂર્વકાળમાં ધર્મધ્વજ જનક નામના એક રાજા થઈ ગયા છે. તેમના મોટા પુત્રનું નામ અમિતધ્વજ હતું. તેના નાના ભાઈ કૃતધ્વજના નામે પ્રસિદ્ધ હતા. રાજા કૃતધ્વજ સદા આત્મચિંતનમાં જ લીન રહેતા હતા. કૃતધ્વજના પુત્ર કેશીધ્વજ થયા. હે બ્રહ્મન, તેઓ પોતાના સદજ્ઞાનના કારણે ધન્ય થઈ ગયા હતા. અમિતધ્વજના પુત્રનું નામ ખાંડિક્ય જનક હતું. ખાંડિક્ય કર્મકાંડમાં નિપુણ હતા. એક સમયે કેશીધ્વજે ખાંડિક્યને પરાસ્ત કરીને તેમને રાજ્યગાદી પરથી ઉતારી દીધા. રાજ્યથી ભ્રષ્ટ થવાથી ખાંડિક્ય થોડી સાધન સામગ્રી લઈને પુરોહિત અને મંત્રીઓની સાથે એક દુર્ગમ વનમાં ચાલ્યા ગયા. અહીં કેશીધ્વજને જ્ઞાનનિષ્ઠ હોવા છતાં પણ નિષ્કામ ભાવે અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. હે યોગવેતાઓમાં શ્રેષ્ઠ નારદજી, એકવાર જ્યારે કેશીધ્વજ યજ્ઞમાં વ્યસ્ત હતા ત્યારે તેમની દુધાળ ગાયને વનમાં વાઘે મારી નાખી. વાઘ દ્વારા ગાયને મરાઈ ગયેલી જાણીને રાજાએ ઋત્વિજોને એનું પ્રાશ્ચિત પૂછ્યું, આ વિષયમાં શું કરવું જોઈએ? ઋત્વિજ બોલ્યા, મહારાજ, અમે જાણતા નથી, તમે કશેરુને પૂછો. હે નારદજી, જ્યારે રાજાએ કશેરુને આ વાત પૂછી ત્યારે તેમણે પણ આવો જ ઉત્તર આપતા કહ્યું, રાજેન્દ્ર, હું આ વિષયમાં કંઈ જાણતો નથી, તમે સુનકને પૂછો, તેઓ જાણતા હશે. ત્યારે રાજાએ સુનક પાસે જઈને આ જ પ્રશ્ન કર્યો, હે મુને, આ પ્રશ્ન સાંભળીને સુનકે પણ તેવો જ ઉત્તર આપ્યો, રાજન, આ વિષયમાં ન તો કશેરું કંઈ જાણે છે કે ન હું. આ સમયે પૃથ્વી પર બીજો કોઈ આનો જ્ઞાતા નથી, એક જ વ્યક્તિ આને જાણે છે અને તે છે તમારો શત્રુ ખાંડિક્ય, જેને તમે પરાસ્ત કર્યો છે. હે મુને, સુનકની આ વાત સાંભળીને રાજાએ કહ્યું, સારું, તો હવે હું આ વાત પૂછવા માટે મારા શત્રુ પાસે જાઉં છું, જો તે મને મારી નાખશે તો પણ આ યજ્ઞનું ફળ તો પ્રાપ્ત થઈ જ જશે. હે મુનિશ્રેષ્ઠ, જો મારો શત્રુ મારા પૂછવાથી મને પ્રાશ્ચિત જણાવી દેશે ત્યારે તો આ યજ્ઞ સાંગોપાંગ પૂર્ણ થશે જ. આમ કહીને રાજા કેશીધ્વજ કાળો મૃગચર્મ ધારણ કરીને રથ પર બેઠા અને જ્યાં મહારાજ ખાંડિક્ય રહેતા હતા તે વનમાં ગયા. ખાંડિક્ય પોતાના શત્રુને આવતો જોઈ ધનુષ્ય ચડાવી લીધું અને ક્રોધથી આંખો લાલ કરીને કહ્યું. ખાંડિક્ય બોલ્યા, અરે, શું તું કાળા મૃગચર્મને ધારણ કરીને મને મારીશ? કેશીધ્વજે કહ્યું, હે ખાંડિક્યજી, હું તમને એક સંદેહ પૂછવા માટે આવ્યો છું, તમને મારવા માટે નથી આવ્યો. ત્યાર પછી પરમ બુદ્ધિમાન ખાંડિક્ય પોતાના સમસ્ત મંત્રીઓ અને પુરોહિતો સાથે એકાંતમાં સલાહ લીધી. મંત્રીઓએ કહ્યું, આ શત્રુ અત્યારે આપણા વશમાં છે, તેથી એને મારી નાખવો જોઈએ, એના મરાઈ જવાથી સંપૂર્ણ પૃથ્વી તમારે આધીન થઈ જશે. આ સાંભળીને ખાંડિક્ય તે બધાને કહ્યું, નિસંદેહ આવી જ વાત છે, એના મરાઈ જવાથી પૃથ્વી મારે આધીન થઈ જશે, પરંતુ એને પારલૌકિક વિજય પ્રાપ્ત થશે અને મને સંપૂર્ણ પૃથ્વી. જો આને ન મારું તો પારલૌકિક વિજય મારો થશે અને આને સંપૂર્ણ પૃથ્વી મળશે. પારલૌકિક વિજય અંતકાળ માટે હોય છે અને પૃથ્વીની જીત થોડા સમય માટે રહે છે, તેથી હું તો આને મારીશ નહીં, એ જે કંઈ પૂછશે તે તેને બતાવીશ. આવો નિશ્ચય કરીને ખાંડિક્ય જનક પોતાના શત્રુની પાસે ગયા અને આ પ્રમાણે બોલ્યા, તમારે જે કંઈ પૂછવું હોય તે બધું પૂછી લો, હું બતાવીશ. હે નારદજી, ખાંડિક્યના આ પ્રમાણે કહેવાથી કેશીધ્વજે હોમ સંબંધી ગાયના મરાઈ ગયાની બધી વાત યથાર્થ રીતે કહી દીધી. એ તેના માટે કોઈ વ્રતરૂપ પ્રાશ્ચિત પૂછ્યું. ખાંડિક્ય પણ તે સંપૂર્ણ પ્રાશ્ચિત જેવું વિધાન હતું તે કેશીધ્વજને વિધિપૂર્વક કહી દીધું. બધી વાત જાણી લઈને મહાત્મા ખાંડિક્યની આજ્ઞા લઈને કેશીધ્વજે યજ્ઞભૂમિ તરફ પ્રસ્થાન કર્યું અને ત્યાં પહોંચીને ક્રમશઃ પ્રાશ્ચિતનું બધું કાર્ય પૂર્ણ કર્યું. પછી ધીરે ધીરે યજ્ઞ સમાપ્ત થયા પછી રાજાએ અવભૃત સ્નાન કર્યું. ત્યાર પછી કૃતકાર્ય થઈને રાજા કેશીધ્વજે મનમાં વિચાર્યું, મેં બધા ઋતુજોનું પૂજન તથા બધા સદસ્યોનું સન્માન કર્યું, સાથે સાથે યાચકોને પણ તેમની મનવાંછિત વસ્તુઓ આપી, આ લોક માટે જે કંઈ કર્તવ્ય હતું તે બધું મેં પૂરું કર્યું, છતાં મારા મનમાં કેમ એવો અનુભવ થાય છે કે મારું કોઈ કર્તવ્ય અધૂરું રહી ગયું છે? આ પ્રમાણે વિચાર કરતા રાજાના મનમાં એ વાત આવી કે મેં હજુ સુધી ખાંડિક્યને ગુરુદક્ષિણા નથી આપી. હે નારદજી, ત્યારે તેઓ રથ પર બેસીને ફરી તે દુર્ગમ વનમાં ગયા જ્યાં ખાંડિક્ય રહેતા હતા. ખાંડિક્ય ફરી તેમને આવતા જોઈને હથિયાર ઉઠાવી લીધું. એ જોઈને રાજા કેશીધ્વજે કહ્યું, ખાંડિક્યજી, ક્રોધ કરશો નહીં, હું તમારું અહિત કરવા માટે નહીં, ગુરુદક્ષિણા આપવા માટે આવ્યો છું. તમારા ઉપદેશ અનુસાર મેં મારો યજ્ઞ સારી રીતે પૂરો કરી લીધો છે, તેથી હવે હું તમને ગુરુદક્ષિણા આપવા ચાહું છું, તમારી જે ઈચ્છા હોય તે માગી લો. તેમના પ્રમાણે કહેવાથી ખાંડિક્યે ફરી પોતાના મંત્રીઓની સલાહ માગી અને કહ્યું, આ મને ગુરુદક્ષિણા આપવા ઈચ્છે છે એની પાસે હું શું માગું? મંત્રીઓએ કહ્યું, તમે તેની પાસે સંપૂર્ણ રાજ્ય માગી લો. ત્યારે રાજા ખાંડિક્યે તે મંત્રીઓને હસીને કહ્યું, પૃથ્વીનું રાજ્ય તો થોડો જ સમય રહેવાવાળું છે, તેને મારા જેવા લોક શા માટે માગે? તમારી વાત પણ બરાબર છે, કેમ કે તમે લોકો સ્વાર્થ સાધનના મંત્રી છો. પરમાર્થ શું છે અને કેવું છે એ વિષયમાં તમને વિશેષ જ્ઞાન નથી. આમ કહીને તેઓ રાજા કેશવધ્વજની પાસે આવ્યા અને આ પ્રમાણે બોલ્યા, શું તમે ખરેખર ગુરુદક્ષિણા આપશો? તેમણે કહ્યું, હાજી. તેમણે આમ કહેવાથી ખાંડિક્ય કહ્યું, તમે અધ્યાત્મ જ્ઞાનરૂપી પરમાર્થ વિદ્યાના જ્ઞાતા છો, જો મને અવશ્ય જ ગુરુદક્ષિણા આપવા ચાહતા હો તો જે કર્મ સંપૂર્ણ કલેશોનો નાશ કરવામાં સમર્થ હોય તેનો ઉપદેશ કરો. કેશીધ્વજે પૂછ્યું, રાજન, તમે મારું નિષ્કંટક રાજ્ય કેમ ન માગ્યું? કેમ કે ક્ષત્રિયો માટે રાજ્ય મળવાથી વધીને પ્રિય વસ્તુ બીજી કોઈ નથી. ખાંડિક્ય બોલ્યા, કેશવધ્વજી, મેં તમારું પૂરું રાજ્ય કેમ ન માગી એનું કારણ સાંભળો. વિદ્વાન પુરુષ રાજ્યની ઈચ્છા કરતા નથી. ક્ષત્રિયોનો આ ધર્મ છે કે તેઓ પ્રજાની રક્ષા કરે અને પોતાના રાજ્યના વિરોધીઓનો ધર્મયુદ્ધ દ્વારા વધ કરે. હું આ કર્તવ્યના પાલનમાં સમર્થ થઈ ગયો હતો, તે માટે જો તમે મારા રાજ્યનું અપહરણ કરી લીધું છે તો એમાં કોઈ દોષની વાત નથી. આ રાજકાર્ય અવિદ્યા જ છે. જો સમજપૂર્વક તેનો ત્યાગ ન કરવામાં આવે તો આ બંધનનું જ કારણ થાય છે. આ રાજ્યની આસક્તિ જન્માંતરના કર્મો દ્વારા પ્રાપ્ત સુખભોગોને માટે હોય છે, તેથી મારો રાજ્ય લેવાનો અધિકાર નથી. આ ઉપરાંત ક્ષત્રિયોનો કોઈની પાસે યાચના કરવાનો ધર્મ નથી, એવો સાધુ પુરુષોનો મત છે. તેથી અવિદ્યાના અંતર્ગત તમારું જે રાજ્ય છે તેની યાચના મેં ન કરી. જેનું ચિત્ત મમતાથી વશમાં છે અને જે અહંકાર રૂપી મદિરા પાન કરીને ઉન્મત્ત થઈ રહ્યો છે તે અજ્ઞાની પુરુષ જ રાજ્યની અભિલાષા કરે છે. કેશીધ્વજે કહ્યું, હું પણ વિદ્યા દ્વારા મૃત્યુને પાર કરવાની ઈચ્છા રાખીને કર્તવ્ય બુદ્ધિથી રાજ્યની રક્ષા અને નિષ્કામ ભાવથી અનેક પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કરું છું. કુલનંદન, બહુ આનંદની વાત છે કે તમારું મન વિવેકરૂપી ધનથી સંપન્ન છે, તેથી તમે અવિદ્યાનું સ્વરૂપ સાંભળો. અવિદ્યારૂપી વૃક્ષની ઉત્પત્તિનું જે બીજ છે એ બે પ્રકારનું છે, અનાત્મામાં આત્મબુદ્ધિ અને જે પોતાના નથી તેને પોતાનું માનવું, અર્થાત અહંતા અને મમતા. જેની બુદ્ધિ શુદ્ધ નથી તથા જે મોહરૂપી અંધકારથી આવૃત થઈ રહ્યો છે તે દેહાભિમાની જીવ આ પાંચ ભૌતિક શરીરમાં હું અને મારુંની દ્રઢ ભાવના કરી લે છે. પરંતુ જ્યારે આત્મા આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી વગેરેથી સર્વથા ભિન્ન છે ત્યારે કયો બુદ્ધિમાન પુરુષ શરીરમાં આત્મબુદ્ધિ કરશે? જ્યારે આત્મા દેહથી પર છે તો દેહના ઉપભોગમાં આવવાવાળા ગૃહ અને ક્ષેત્ર વગેરેનો કયો બુદ્ધિમાન પુરુષ આ મારું છે આવું કહીને પોતાનું માની શકે છે? આ પ્રમાણે આ શરીર અનાત્મા હોવાથી તેના દ્વારા ઉત્પન્ન કરેલા પુત્ર પૌત્ર વગેરેમાં પણ કયો વિદ્વાન આત્મભાવ કરશે? મનુષ્ય બધા કર્મ શરીરના ઉપભોગ માટે જ કરે છે, પરંતુ જ્યારે આ દેહ આત્માથી ભિન્ન છે ત્યારે તે કર્મ માત્ર બંધનના જ કારણ બને છે. જે માટીના ઘરને લોકો માટીથી જ લીપે છે એ જ પ્રમાણે આ પાર્થિવ શરીર પણ અન્ન અને જળ વડે જ સ્થિર રહે છે. જો પંચભૂતોનું બનેલું આ શરીર પાંચ ભૌતિક પદાર્થો જે પુષ્ટ થાય છે તો તેમાં પુરુષને માટે કઈ ગર્વ કરવાની વાત છે? આ જીવ અનેક સહસ્ત્ર જન્મોથી સંસારરૂપી માર્ગ પર ચાલી રહ્યો છે અને વાસનાની ધૂળથી આચ્છાદિત થઈને માત્ર મોહરૂપી શ્રમને પ્રાપ્ત થાય છે. હે સૌમ્ય, જે સમયે જ્ઞાનરૂપી ગરમ જળથી અને એની વાસનારૂપી ધૂળ ધોવાઈ જશે ત્યારે તે સંસાર માર્ગના પથિકનો મોહરૂપી શ્રમ શાંત થઈ જાય છે. મોહરૂપી શ્રમ શાંત થયા પછી પુરુષનું અંતકરણ નિર્મળ થાય છે અને તે નિર્તિશય પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરી લે છે. આ જ્ઞાનમય વિશુદ્ધ આત્મા નિર્વાણ સ્વરૂપ જ છે. આ પ્રમાણે મેં તમને અવિદ્યાનું બીજ બતાવ્યું છે. અવિદ્યાજન્ય ક્લેશોને નષ્ટ કરવા માટે યોગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 2 અધ્યાય 42 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.